કોઈ જાતની ઉમળતા નથી, એને આપણે કર્મ કહીએ. કારણ કહી શકીએ, એક કારણ નિભાવવું જોઈએ. હું એમ નથી કહેતો કે કારણ ના નભાવવું જોઈએ. ઉંમર તો તમારા હૃદયમાં ન હોય તો કોઈનો સત્કાર ન કરતા. કર્મ એક અલગ માર્ગ છે, જ્ઞાન એક અલગ માર્ગ છે, ભક્તિ એક અલગ માર્ગ છે. ત્રણે માર્ગો નોખા નોખા છે. ત્રણેના અમુક એલિમેન્ટ કઈ કોમન હશે, પણ એ માર્ગો નોખા નોખા છે. કેમ કે માણસની જે પર્સનાલિટી છે એના ત્રણ ડાયમેન્શન છે. જાણાતી, ઈચ્છતી, યદતી એમ કહેવાય છે. આપણામાં જાણાતી છે કઈ, કઈ ઈચ્છતી છે અને કઈ યદતી. પ્રયત્ન કરીએ ખાલી જાણવું, કોઈ વસ્તુને જાણવું, તે વસ્તુને મેળવવા માટેની ઈચ્છા પ્રગટ થાય અને ઈચ્છાનું રૂપ આપણે પ્રયત્ન કરીએ. જે વ્યક્તિના જ્ઞાન, સરળ ભાષામાં આપણે જો કહેવું હોય તો જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નને આપણે એમ પણ કહી શકીએ કે આપણી કૃતિ, આપણી મતિ અને આપણી ગતિ માં એક વાક્યતા હોવી જોઈએ. જેને તમે જાણવા માંગો છો તે બાબતમાં તમે કરી રહ્યા છો, જે બાબતમાં તમે કશું કરી રહ્યા છો ખરેખર તે બાબતની તમારામાં ઈચ્છા છે કે નહીં. કે કોઈને પ્રવચન સાંભળતા તમે, કોઈને પ્રવચન કરતા તમે સાંભળ્યા અને તમને ઈચ્છા થઈ ગઈ કે સેવાની એટલી બધી પ્રશંસા કરી કે મારે એક સેવા હોવા જોઈએ, અને જે સેવા પધરા લીધો તો પછી સેવામાં કશું હોય જ નહીં, ખાલી હાથ જ જોડવાનું. એ શું છે કે આપણે જાણ્યું કર્યું, કઈ કરી પણ રહ્યા હજુ, પણ હૃદયમાં એ બાબતની જેન્યુઇન ડિઝાયર નથી. ઈચ્છાનો જે એલિમેન્ટ છે એ નથી, એ નથી કે કઈ ખરાબી છે એવું નથી. ઘડતર કોઈનું એવું છે કે કોઈ વ્યક્તિ ઈચ્છા પ્રદાન કરે છે. ઈચ્છામાં શું છે જેને આપણે લાગણી કહીએ, જે બાબતમાં આપણી જેમ જેમ ઈચ્છા તીવ્ર થતી જાય તેમ તેમ આપણે લાગણી પ્રદાન થઈ ગયા કહેવાય છે. જેમ જેમ ઈચ્છા બહુ થતી ગઈ સુધી બલવાન થઈ એમ જ આપણામાં એક જાતની ઈચ્છાનો પરાયણતા આવશે. પછી લાગણીનો પ્રશ્ન નથી રહી જતો, તમારી ઈચ્છાનો પ્રશ્ન નથી. તમારામાં સેન્સ ઓફ ડ્યુટી છે, મારે આ કામ કરવું છે, મને ઈચ્છા હોય કે ના હોય કરવું છે તેથી કરી રહ્યો છું. અમારે ત્યાં મારા એક પરિચિત છે, એમને એક વખતે એવું થયું કે મારે સંગીતની કાંઈક સેવા કરવી છે. ભારતીય સંગીત બહુ ખાસ થઈ રહ્યું છે, એમણે સંગીતની સેવા કરવા માટે એક સંસ્થા ખોલી. સંગીતની સેવા કરવા માટે જે સંસ્થા ખોલી પછી એમણે પોતાનો મોટો રાખ્યો, જય સંગીત, જય કલાકાર, મોટો ઘણો સારો પોતાનું નામ રાખ્યું સંગીત દાસ. પછી બીજા આર્ટિસ્ટોને મળ્યો અને કહ્યું કે એ લોકોનો ક્યાંય પ્રોગ્રામ થતો નહોતો, તો એ મને કહેતા હતા કે ભાઈ એમને મળો સંગીત દાસજીને. એમણે કહ્યું કે ત્યાં તો મારા જઈને આવ્યા. પણ તમે જય સંગીત, જય કલાકાર, સંગીતાર બોલો, એ તો સંગીત નો રાગ થઈ ગયો છે તેની વાત છે, કલાકાર ની વાત થોડી છે. એટલે મને સમજમાં આવી ગયું કે ભક્ત નથી કલાકાર નો, કર્મ કરવા ખરેખર એ વ્યક્તિએ સંગીતના ઉત્થાન માટે ઘણું કર્મ કર્યું છે, ઓછું કર્મ નથી કર્યું. હું આ વાત જે કહી રહ્યો છું તે એની નિદાનના રૂપે નથી કહી રહ્યો, એક વાતને સમજાવવા માટે કહ્યું છું કે માણસ કર્મ કરી શકે, એટલું કર્મ કરી શકે. અને હું પર્સનલી મને ખબર છે કે સંગીતકારજીએ એટલા બધા કલાકારોને આગળ લાવ્યો છે, પણ એના મનમાં ભાવના કલાકારો પણ છે કે બધા ગુજરાત છે. જય સંગીત, જય આપણે ગુજરાતી જય કરી રહ્યા હોઈએ એવી ભાવ ભક્તિના લેવલથી જોવા જશો એવું દેખાય, પણ કર્મના લેવલથી જોવા જશો તો એક માણસ કર્મ પરાયણ છે. તેમજ કોઈક માણસ સ્નેહ પરાયણ હોય, અરે ભલે કશું જ નહીં પણ એને સ્નેહ તો હૃદયમાં હોય. આપણે એને કહીએ માણસ નિકમ્મો છે, કશું કરતો નથી, ખાલી એ વાત સ્નેહ કરે છે પણ કરતો ધરતો કશું નથી, એવા નિકમ્મા સ્નેહ પણ હોઈ શકે, એવા જ્ઞાની પણ હોઈ શકે કે જેમને ન સ્નેહ હોય ન કોઈ ક્રિયા કરતા હોય. જ્ઞાન ના થોડા આપવા એમને ગમે, સાંભળવા એ ગમે, એવા શુદ્ધ જ્ઞાની પણ હોય શકે. આ વિવિધ દ્રષ્ટિ છે. એકો હમ ભગવાન પ્રજાએ વેદાંત કે છે કે એક પરમાત્માએ અનેક રૂપ ધારણ કર્યા, એક પરમાત્મા અનેક રૂપે લીલા કરે છે. જાગીને જોઉં તો કેટલું કે છે નરસિંહા કે જગત જગત જીતે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આજે ગુણદોષની આપણને ચિંતા થઈ રહી છે કે માણસ આવું કેમ છે કે જેનામાં કર્મ છે તેનામાં જ્ઞાન નથી, જેનામાં જ્ઞાન છે તેનામાં ભક્તિ નથી, જેનામાં ભક્તિ છે તેનામાં કર્મ જ્ઞાન નથી. પણ આ બધા જે દોષ આપણને દીખી રહ્યા છે એ આપણો અજ્ઞાન છે. જાગીને જોશો કોઈક વખતે, જાગીને જોવું એટલે બ્રહ્મ દ્રષ્ટિથી જોવું, શુદ્ધાત્મની દ્રષ્ટિથી જોવું, તો તમને ખબર પડશે કે આ બધો ભેદ તમને દેખાશે નહીં. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બ્રહ્મ પોતે પોતાના એક રૂપે પોતાનો કર્મ પરાયણ થઈ ગયો છે. બ્રહ્મ પોતે પોતાને મેળવવા માંગે છે. શા માટે? કેમ કે બ્રહ્મને આત્મા રામ કહેવા માંગે છે. બ્રહ્મ આત્મા રામ છે, એ આત્મામાં જ રમણ કરી રહ્યો છે. આત્મરમણની પ્રક્રિયા ઉત્સલિત થઈને બહાર પ્રગટ થઈ ગઈ છે. આત્મરમણ જયારે ઉત્સલિત થયો, સૃષ્ટિ રૂપે પ્રગટ થયો, બ્રહ્મ સૃષ્ટિ રૂપે પ્રગટ થયો, ત્યારે કોઈક રૂપે કર્મ કરીને પોતાને શોધી રહ્યો છે, કોઈક રૂપે જ્ઞાનથી પોતાને શોધી રહ્યો છે, ક્યાંક ભક્તિ થકી પોતાને શોધી રહ્યો છે, ક્યાંક કર્મ જ્ઞાનના સમુદાયથી પોતાને શોધી રહ્યો છે, ક્યાંક જ્ઞાન ભક્તિના સમુદાયથી પોતાને શોધી રહ્યો છે. દરેક રીતે પોતાને શોધી રહ્યો છે. જે કઈ શોધ છે તે તેની છે, અને પોતાને શોધી રહ્યો છે. પોતાનામાં રહેલા આનંદને શોધી રહ્યો છે. પોતે પોતાને શોધી રહ્યો છે. તેથી નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે જે પરમાત્માની દરેક જીવાત્મામાં રહેલી શોધ છે, દરેક જીવાત્માના હૃદયમાં જયારે આપણે વિષયને શોધી રહ્યા છે, ખરેખર વેદાંત આપણને સમજાવે છે કે આપણે વિષયને નથી શોધી રહ્યા, વિષયને શોધી રહ્યા છે, ત્યાં પણ આપણે પરમાત્મામાં જ પરમાત્માને શોધી રહ્યા છે. કેમ કે તમે ભાંત મનુભાતી સર્વમ સત્ય ભાતા સર્વિદમ ભવ્ય ભાતી, તેના ભાત થવાથી વિષયોનું ભાત થાય છે. જો પરમાત્માનું ભાત ન થતું હોય તો વિષયનું ભાત ન થાય. નવા આરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. કોઈ વસ્તુ સ્થિર છે એનો પોતાનો ગુણ નથી, પરમાત્મામાં સ્થિરતા રહેલી છે. અને પરમાત્મા દરેક નામ રૂપે વિરચી રહ્યો છે. તેથી દરેક નામ રૂપમાં આપણને કઈ કઈ સ્થિરતા દેખાઈ રહી છે. એની નામરૂપગત વિશેષતા નથી, એ પરમાત્માની વિશેષતા છે. નામરૂપને ધારણ કરનાર પોતે પરમાત્મા છે. પ્રિયત્વ એ પરમાત્માનો અસાધારણ ગુણ છે. પરમાત્માનો આત્મરમણનો જ એક પ્રકાર સૃષ્ટિરૂપે પ્રકટિત થયો છે. અને તે પ્રકટિત થયેલા પ્રકારમાં જુદા જુદા સાધનોથી, જુદા જુદી દિશાઓમાં, જુદી જુદી સાધના પ્રણાલીઓથી આપણે એક જ પરમાત્માને શોધી રહ્યા છે. તેમાં કોઈને અહંકાર કરવા માટે આપણે એમ સમજવાનું નથી. જયારે આપણે એમ સમજીએ કે હું પુષ્ટિ માર્ગી એટલે મારા ઉપર ભગવાનની કૃપા છે, અને બીજા આપણે કોઈ લટક છે એમનો ટોપિક, એમ જે ટોપિક ચેન્જ કરવાની વાત નથી. બી કન્સિસ્ટન્ટ કે જયારે પરમાત્માનું પોષણ છે તો દરેક જીવાત્મા ઉપર છે, અને દરેક જીવાત્માનું પરમાત્મા પોષણ કરી રહ્યો છે. પણ પરમાત્માની લીલાની પ્રક્રિયામાં કોઈક જીવાત્મા એવી છે કે જે એને ભક્તિ રૂપે એના અનુગ્રહને રિફ્લેક્ટ કરી શકે છે. કોઈ જીવાત્માનું ઘડતર એવું ઘડવામાં આવ્યું છે કે ભક્તિ રૂપે રિફ્લેક્ટ નથી કરી શકતી, કોઈ જ્ઞાન રૂપે એના અનુગ્રહનું રિફ્લેક્ટ કરતી હશે. કોઈ જીવાત્માનું ઘડતર એવું હશે કે જ્ઞાન અને ભક્તિ રૂપે પરમાત્માના અનુગ્રહને રિફ્લેક્ટ નહીં કરી શકતી હોય, કે પોતાના કર્મમાં પરમાત્માના અનુગ્રહને રિફ્લેક્ટ કરી રહી હશે. તેથી અદ્વૈત મતના શંકર મતના મહાન વિદ્વાન શ્રીકે છે, ઈશ્વર અનુગ્રહાદેશ સુનતામ અદ્વૈત વાસના મહાભય પ્રતત્રાણા વિત્રાણા. આ અદ્વૈત વાસના જે છે, અદ્વૈત વાસના એટલે હું અને તે એક છે એવી હૃદયની જે વાસના છે, એ આપણા હૃદયનો સામર્થ્ય નથી. એ પરમાત્માએ આપણા હૃદય ઉપર વર્ષાવેલી કૃપા છે. કૃપા વર્ષી છે હૃદય ઉપર. ખરેખર હૃદય કહેવા કરતા મને મારી વાત સુધારવી જોઈએ, બુદ્ધિ કહેવી જોઈએ. પરમાત્માની કૃપા જો આપણા બુદ્ધિ ઉપર વર્ષે તો આપણામાં જ્ઞાન પ્રગટ થાય. પરમાત્માની કૃપા આપણા હૃદય ઉપર વર્ષે તો આપણામાં સ્નેહ પ્રગટ થાય. પરમાત્માની કૃપા આપણા અહમ ઉપર વર્ષે તો આપણામાં સ્મૃતિ કર્મ પ્રગટ થાય. તેથી કર્મ જ્ઞાન ભક્તિ એ દરેક વાતના મૂળમાં પરમાત્માની કૃપા રહેલી છે. આપણે કર્મ કરીને પરમાત્માની કૃપા મેળવવાની નથી. દિસ યોર પરમાત્માએ કૃપા કરી છે, તેથી આપણે કર્મ કરી રહ્યા છીએ.